શ્રી સ્વામિનારાયણો વિજય તેતરામ, સદગુરુ શ્રી શતાનંદ સ્વામી વિરચિત સત્સંગી જીવન પંચમ પ્રકરણ અધ્યાય 65મો. ભગવાન શ્રી નારાયણ મુનિ કહે છે, હે મુનિ, અસ્વતંત્ર સમાધિવાળા યોગીઓએ આ લોકમાં જાગ્રત અવસ્થામાં અને સ્વપ્ન અવસ્થામાં ઉત્પન્ન થતા ચિહ્નોથી પોતાના શરીરનો પાત થાય તેના પહેલાં જ પોતાના નજીક આવેલા મૃત્યુનો નિર્ણય કરી લેવો. તેમાં પ્રથમ જાગ્રત અવસ્થામાં અનુભવાતા નિકટવર્તી મૃત્યુના ચિહ્નો કહીએ છીએ. જેનું મૃત્યુ નજીક આવેલું છે તેવા યોગી પુરુષ દેવમાર્ગ, ધ્રુવ, શુક્ર, ગુરુ અને અરુંધતીના તારાને જોઈ શકતો નથી, તેમજ પોતાની છાયાને જોઈ શકતો નથી. વળી એ યોગીને સૂર્ય, અગ્નિ અને ચંદ્રમા નિસ્તેજ દેખાય છે. આકાશમાં ચંદ્ર અને તારામંડળ બે બે રૂપે દેખાય છે. વળી જેનું મૃત્યુ નજીક છે એવા યોગીને પોતાની ઉલટી, મળમૂત્ર સુવર્ણના રંગ જેવા દેખાય છે, તેમજ વૃક્ષો પણ સુવર્ણના દેખાય છે. વળી એ યોગીને કાદવ કે રેતીમાં પોતાના પગલા અર્ધા અર્ધા દેખાય છે, પડછાયામાં છિદ્રો દેખાય છે, તળાવ આદિકના જળમાં પોતાના શરીરનું પ્રતિબિંબ મસ્તક વગરનું દેખાય છે, જ્યારે સ્વભાવ સિદ્ધ દુર્બળ શરીરમાં આકસ્મિક અત્યંત સોજા ચડે અથવા સ્થૂલ શરીર તત્કાળ કૃશ થઈ જાય, આ પણ મૃત્યુ નજીક આવ્યાના લક્ષણો છે. જે યોગીનો દેહ ઘેટાના જેવો અતિશય દુર્ગંધવાળો થઈ જાય અથવા બળેલા શબની ગંધ જેવો ગંધ મારવા માંડે તેનું મૃત્યુ નજીકમાં આવ્યું છે એમ જાણવું. સ્નાન કરવા માત્રમાં જ જે યોગીનું હૃદય અને પગ વિના વિલંબે સુકાઈ જાય તે યોગી અલ્પ સમયમાં જ મૃત્યુ પામે છે. જે યોગીની ખાધેલી તથા પીધેલી કંઈ પણ વસ્તુ પેટમાં પચે નહીં અને કોઈ પણ દવા ગુણકારી થાય જ નહીં તેનું પણ મૃત્યુ નજીક આવ્યું છે એમ જાણવું. તાળવું, ઉદર અને હૃદયમાં દાહ થાય, નાક અને કાન વાંકા વળી જાય, સર્વ અંગના સાંધાઓમાં શૂળ ઉપડે તે લક્ષણો મૃત્યુ નજીક આવ્યાના જાણવા. જમીને તૃપ્ત થવા છતાં જે યોગીને ફરી તત્કાળ ભૂખ લાગવા માંડે અને જેને દીવાના ગંધનું જ્ઞાન ન થાય તેનું મૃત્યુ નજીક આવ્યું જાણવું. બીજાના નેત્રની કીકીમાં પોતાના મુખનું પ્રતિબિંબ ન દેખાય તથા પોતાના કાનમાં આંગળીઓ ભરાવી બંધ કરે છતાં પ્રાણનાદનું શ્રવણ ન થાય તો સમજવું કે મૃત્યુ નજીક આવ્યું છે. ઇન્દ્રિયોથી ગ્રહણ કરાતા વિષયોનું સારા કે નરસાનું અલગ અલગ ભાન ન થાય તો સમજવું કે મૃત્યુ નજીક આવ્યું છે. નેત્રોનું ભ્રમણ, નાભિપ્રદેશ કૃશ થવો, દાંત અંદરથી કાળા પડી જવા, સ્વભાવમાં વિપરીતપણું થઈ જવું, આ સર્વે મૃત્યુ નજીક આવ્યાના ચિહ્નો છે. તેમજ પૂજ્ય પુરુષોનું અપમાન અને દાન આપવા યોગ્ય વ્યક્તિ પાસેથી દાન લેવાની ઈચ્છા ઇત્યાદિ જાગ્રત અવસ્થામાં મૃત્યુના ચિહ્નો જાણવા. હવે સ્વપ્નમાં જે ચિહ્નો દેખાય છે તે કહીએ છીએ. જે યોગી સ્વપ્નમાં રીંછ, વાનર, ગર્ધભ અથવા ઊંટરૂપી વાહન ઉપર બેસી દક્ષિણ દિશા તરફ ગતિ કરે તેમનું મૃત્યુ નજીક આવ્યું જાણવું. જે યોગી સ્વપ્નમાં ઊંડી ખાઈમાં પડ્યો હોય ને તેને કોઈ રૂંધી રાખતો હોય એવું દેખાય તો સમજવું કે મૃત્યુ નજીક આવ્યું છે. તથા તે સ્વપ્નમાં પ્રેત સાથે આલિંગન કરતો હોય તેને પણ જાણવું કે મૃત્યુ નજીક આવ્યું છે. જે સ્થળે જળમાં ડૂબી જાય અથવા અગ્નિમાં પ્રવેશ કરે અથવા વિષનું પાન થાય અથવા કાદવમાં ખૂંપી જાય, આ સર્વે મૃત્યુ નજીક આવ્યાના ચિહ્નો જાણવા. જે યોગી સ્વપ્નમાં તેલથી શરીરે સ્નાન કરી નગ્ન દશામાં જાસૂદના ફૂલની માળા ધારણ કરી દક્ષિણ દિશામાં જાય તો તેનું મૃત્યુ નજીક આવ્યું જાણવું. હે રૂઢિબુદ્ધિવાળા મુનિ, આવા અનેક સ્વપ્ન સંબંધી ચિહ્નો છે જેનાથી યોગી પોતાનું મૃત્યુ નજીક આવેલું જાણી શકે છે. પોતાને જે દિવસથી મૃત્યુ નજીકના ચિહ્નોનો અનુભવ થાય તે દિવસથી આરંભીને ડાહ્યા યોગીએ તત્કાળ સાવધાન થઈ જવું, પોતાના શરીરને અને સમગ્ર જગતને નાશવંત માની તેમાંથી વૈરાગ્ય પામેલા યોગીએ ભગવાન શ્રીહરિની નવધા ભક્તિમાં પ્રીતિવાળા થઈ તેમાં મગ્ન થઈ જવું. ભગવાનનો ભક્ત યોગી નિર્ભય થઈ કાળે કરીને શરીરનો મૃત્યુ થાય ત્યારે સ્વતંત્રતા પામેલા યોગીની જેમ જ ભગવાન શ્રીહરિના પરમ ધામને પામે છે. હે મુનિવર્ય, આવો યોગનો મહિમા રહેલો છે, તેથી પોતાનું કલ્યાણ ઈચ્છતા પુરુષોએ આ યોગને આદરપૂર્વક સિદ્ધ કરવો, સાધવો. પૂર્વે પણ આ લોકમાં ઘણા બધા મહર્ષિઓ તથા સેંકડો રાજાઓ પણ આ યોગથી પોતાને મનોવાંછિત ગતિ પામ્યા છે. તેથી ઉદાર બુદ્ધિવાળા ભગવાનના ભક્તોએ આ યોગને અવશ્ય સાધવો. આ પ્રમાણે શ્રી નારાયણના ચરિત્રરૂપ શ્રીમદ સત્સંગી જીવન નામે ધર્મશાસ્ત્રના પંચમ પ્રકરણમાં યોગનો ઉપદેશ કરતા શ્રીહરિએ મૃત્યુ નજીક આવ્યાના કાળના જ્ઞાનનું નિરૂપણ કર્યું. એ નામે 65મો અધ્યાય પૂર્ણ થયો.